તમે તો પ્રેમનો પ્રેમનો પ્રેમનો એમે તો પ્રેમનો પતંગ જગાયો જઈ જાનુડી ના ધાબે લેરાયો એ જેવો જાનુડીએ પતંગ જોયો મારા ફોનમાં મેસેજ આયો બકા લવ્યું તે બકા લવ્યું પતંગ માં લખ્યું આખી નગરી ના લોકે જોયું એમે તો પ્રેમ નો પતંગ ચગાયો જઈ જાનુડી ના ધાબે લેરાયો બાંધી દોરી પતંગ પ્રેમ નો ચગાયો તારા મારા પ્રેમ નો જાનો સંદેશો લખાયો હો દિલની બાંધી દોરી પતંગ પ્રેમ નો ચગાયો તારા મારા પ્રેમ નો જાનો સંદેશો લખાયો પ્રેમ નો પતંગ મારા પ્રેમ નો પતંગ પ્રેમ નો પતંગ મારા પ્રેમ નો મારી અગાશીએ મારી અગાશીએ મારી અગાશીએ આવ જાન મારી મોજ મસ્તી કરીશું મન ભરી મેં તો પ્રેમનો પતંગ ચગાયો જઈ જાનુડી ના ધાબે લેરાયો જાનું વધાવી તું લેજે મળશે નહીં મોકો ફરી વિચારી તું લેજે હા જાનું હા આયો રૂડો અવસર જાનું વધાવી તું લેજે મળશે નહીં મોકો ફરી વિચારી તું લેજે કરે શું વિચાર જાનું કરે શું વિચાર કરે શું વિચાર જાનું કરે શું તને પકડાવું તને પકડાવું તને પકડાવું હાથમાં ફિરકી જાનું ખોલી દે દિલની ખિડકી એમે તો પ્રેમનો પતંગ ચગાયો જઈ જાનુડી ના ધાબે લેરાયો જાનું તારા કાજે રાજે ઊંધિયું મંગાવું શેરડીને ચીકી તને પ્રેમથી ખવરાવું ઓ જાનું તારા કાજે રાજે ઊંધિયું મંગાવું શેરડીને ચીકી તને પ્રેમથી ખવરાવું એ પ્રેમથી ખવરાવું તને પ્રેમથી ખવરાવું પ્રેમથી ખવરાવું તને પ્રેમથી ખવરાવું મારા હાથે તને મારા હાથે તને મારા હાથે તને જ્યુસ પીવડાવું તને પીધું ના પાન કરાવું એમે તો પ્રેમનો પતંગ ચગાયો જઈ જાનુડી ના ધાબે લેરાયો कांडो पतंग चगायो जई जानुड़ी ना दाबे ले राय।